શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 71 ભગવાનના અવતારનો ઉપક્રમ વ્યાસથી કહે છે મુનિવરો. હવે હું સંક્ષેપમાં શ્રી હરિના અવતારનું વર્ણન કરું છું. સાંભળો, ભગવાન આ પૃથ્વીનો ભાર ઉતારવાની દ્રષ્ટિએ અવતાર લે છે. જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય છે અને ધર્મનો હ્રાસ થાય છે, હ્રાસ થવા લાગે છે, ત્યારે ત્યારે ભગવાન જનાર્દન પોતાના સ્વરૂપના બે ભાગ કરીને અહીં અવતરે છે. સાધુ પુરુષોની રક્ષા, ધર્મની સ્થાપના, દુષ્ટો તથા અન્ય દેવદ્રોહીઓનું દમન અને પ્રજાનું પાલન કરવા માટે દરેક યુગમાં અવતાર ધારણ કરે છે. પહેલાની વાત છે, આ પૃથ્વી અત્યંત ભારથી વ્યથિત થઈને મેરુ પર્વત પર દેવતાઓના સમાજમાં ગઈ અને બ્રહ્મા વગેરે બધા દેવતાઓને પ્રણામ કરીને ખેદ અને કરુણાભરી વાણીમાં પોતાની સ્થિતિનું વર્ણન કરવા લાગી. સ્વર્ણના ગુરુ અગ્નિ, ગાયોના ગુરુ સૂર્ય તથા મારા ગુરુ સર્વલોક દ્વારા વંદનીય ભગવાન નારાયણ છે. અત્યારે આ કાલનેમી વગેરે દૈત્યો મૃત્યુલોકમાં જન્મ લઈને સતત પ્રજાને સતાવ્યા કરે છે. સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુએ જે કાલનેમી નામક મહાસુરનો વધ કર્યો હતો, તે જ ઉગ્રસેનનો પુત્ર કંસ રૂપે પ્રગટ થયો છે. અરિષ્ટ, ધેનુક, કેસી, પ્રલંબ, નરક, સુંદાસુર, અત્યંત ભયંકર બલિકુમાર, બાણાસુર તથા બીજા પણ જે મહાબલી દુરાત્મા દૈત્યો રાજાઓના ઘરમાં ઉત્પન્ન થયા છે, તેમની ગણતરી હું કરી શકું એમ નથી. દિવ્ય મૂર્તિ ધરાવતા હે દેવતાઓ, આ સમયે મારા ઉપર પૃથ્વી પર, એટલે મારા ઉપર એટલે કે પૃથ્વી ઉપર મહાબલી અને અહંકારી દૈત્યોની અનેક અક્ષોણી સેનાઓ છે. સુરેશ્વરો, હું તમને જણાવી દઉં છું કે તે દૈત્યોના ભારથી વ્યથિત થવાને કારણે હવે મારામાં પોતાને ધારણ કરવાની પણ શક્તિ નથી રહી, તેથી તમે બધા મારો ભાર ઉતારો. પૃથ્વીનું આ વચન સાંભળીને બધા દેવતાઓ એનો ભાર ઉતારવા માટે બ્રહ્માજીને પ્રેરિત કર્યા. ત્યારે બ્રહ્માજી બોલ્યા, દેવતાઓ, પૃથ્વીની વાત સાચી છે. વાસ્તવમાં હું એટલે કે મહાદેવજી અને તમે બધા શું ભગવાન નારાયણના સ્વરૂપ છીએ. ભગવાનની જે વિભૂતિઓ છે તેમની જ પરસ્પર ન્યૂનતા અને અધિકતા બાધ્ય બાધક રૂપે રહ્યા કરે છે. તેથી આવો આપણે બધા શિરસાગરના ઉત્તમ તટ પર જઈએ અને ત્યાં શ્રી હરિની આરાધના કરીને આ બધી વાત એમને જણાવીએ. એ બધાના આત્મા છે, સમગ્ર જગત એમનું જ રૂપ છે. સદા જગતનું કલ્યાણ કરવા માટે પોતાના અંશથી અવતાર લઈને ધર્મની સ્થાપના કરે છે. આમ કહીને બ્રહ્માજી સગળા દેવતાઓની સાથે શિરસાગરના તટ પર ગયા અને એકાગ્ર ચિતે ભગવાન ગરુડધ્વજની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, સહસ્ત્ર મૂર્તે આપને વારંવાર નમસ્કાર છે. આપના હજારો હાથ, અનેક મુખ અને અનેક ચરણ છે. આપ જગતના સર્જન, પાલન અને સંહારમાં સંલગ્ન રહો છો. અપ્રમેય પરમેશ્વર, આપને વારંવાર નમસ્કાર છે. ભગવાન, આપ સૂક્ષ્મથી પણ અત્યંત સૂક્ષ્મ, પરમ મહાન અને મોટા મોટા ગુરુઓથી પણ વધારે ગૌરવશાળી છો. આપ પ્રકૃતિ, સમષ્ટિ એટલે કે બુદ્ધિ, મહતત્વ, અહંકાર તથા વાણીના પણ મુખ્ય કારણ છો. અપરા પ્રકૃતિમય આખું જગત આપનું જ સ્વરૂપ છે. આપ અમારા પર પ્રસન્ન થાઓ. દેવ, આ પૃથ્વી આપના શરણે આવી છે. હાલ ભૂતળ પર જે મોટા મોટા અસુરો ઉત્પન્ન થયા છે, એમના દ્વારા વ્યથિત થવાના કારણે આ પૃથ્વીના પર્વતરૂપી બંધન શિથિલ પડી ગયા છે. આપ સમગ્ર જગતના પરમ આશ્રય છો. આપનો મહિમા અપાર છે, તેથી આ પૃથ્વી પોતાનો ભાર ઉતારવા માટે આપની સેવામાં ઉપસ્થિત થઈ છે. અમે બધા પણ અહીં ઉપસ્થિત થયા છીએ. આ ઇન્દ્ર, બંને અશ્વિની કુમારો, વરુણ, રુદ્ર, વસુ, આદિત્ય, વાયુ, અગ્નિ તથા અન્ય સગળા દેવતા અહીં ઉભા છે. દેવેશ્વર, મારે તથા દેવતાઓએ કંઈ કરવાનું હોય તો તે માટે આજ્ઞા આપો. આપના આદેશનું પાલન કરીએ. આપના આદેશનું પાલન કરીને અમે સદા સમસ્ત દોષોથી મુક્ત થઈ જઈશું. બ્રહ્માજી આ પ્રમાણે સ્તુતિ કરવાથી પરમેશ્વર ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના શ્વેત અને કૃષ્ણ બે કેસ ઉખાડ્યા અને દેવતાઓને કહ્યું, મારા બંને કેસ જ પૃથ્વી પર અવતર્યા. મારા બંને કેસ જ પૃથ્વી પર અવતાર લઈને પૃથ્વીનો ભાર ઉતારશે અને પૃથ્વીનો ક્લેશ નષ્ટ કરશે. બધા દેવતાઓ પણ પોતપોતાના અંશથી પૃથ્વી પર જન્મ લઈને પહેલાથી ઉત્પન્ન થયેલા ઉન્મત્ત દૈત્યો સાથે યુદ્ધ કરે. એમાં કોઈ સંદેહ નથી કે વિવિધ પ્રકારના અસ્ત્રો શસ્ત્રો દ્વારા બધા દૈત્યો નષ્ટ થઈ જશે. વસુદેવના પત્ની જે દેવકી દેવી છે તેમના આઠમા ગર્ભથી મારો આ શ્યામ કેશ પ્રગટ થશે, પૃથ્વી પર અવતરણ થઈને કાલનેમીના અંશથી ઉત્પન્ન થયેલા કંસનો આ વધ કરશે. આટલું કહીને શ્રી હરિ અંતર ધ્યાન થઈ ગયા. પછી તે પરમાત્માને પ્રણામ કરીને બધા દેવતાઓ મેરુ પર્વતના શિખર પર આવી ગયા અને ત્યાંથી પૃથ્વી પર અવતરણ થયા. એક દિવસ મહર્ષિ નારદે કંસને જઈને કહ્યું, દેવકીના આઠમા ગર્ભથી ભગવાન વિષ્ણુ ઉત્પન્ન થશે જે તારો વધ કરશે. આ સાંભળીને કંસે ક્રોધિત થઈને વસુદેવ અને દેવકીને કારાગૃહમાં બંધ કરી દીધા. વસુદેવ એવી પ્રતિજ્ઞા કરી હતી કે દેવકીના ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થશે તેને લાવીને હું તમને એટલે કે કંસને આપી દઈશ. આ પ્રમાણે તેમણે પોતાના દરેક પુત્ર કંસને અર્પિત કરી દીધો. સાંભળવામાં આવ્યું છે કે ઉત્પન્ન થયેલા પ્રથમ 6 ગર્ભ હિરણ્યકશિપુના પુત્ર હતા, જેમને ભગવાન વિષ્ણુની પ્રેરણાથી યોગ નિંદ્રાએ ક્રમ અનુસાર દેવકીના ગર્ભમાં સ્થાપિત કરી દીધા હતા. યોગ નિંદ્રા ભગવાન વિષ્ણુની મહામાયા છે, જેમણે અવિદ્યા રૂપે આખા જગતને મોહિત કરી રાખ્યું છે. એ શ્રી હરિએ, નિંદ્રા તું મારી આજ્ઞાથી જા અને પાતાળવાસી 6 ગર્ભોને એક એક કરીને દેવકીના ગર્ભમાં પહોંચાડી દે. આ બધા કંસના હાથે મરાય જ છે, એ પછી મારો શેષ નામનો અંશ પોતાના અંશાંશથી દેવકીના ઉદરમાં 7મા ગર્ભ રૂપે પ્રગટશે. વસુદેવજીની બીજી પત્ની રોહિણી હાલમાં ગોકુળમાં રહે છે, તું પ્રસવ કાળે ગર્ભ રોહિણીના જ ઉદરમાં નાખી દેજે. તેના વિશે લોકો એવું કહેશે કે દેવકીનો 7મો ગર્ભ ભોજરાજ કંસના ડરથી પડી ગયો. ગર્ભનું સંકર્ષણ થવાથી રોહિણીનો તે વીર પુત્ર લોકમાં સંકર્ષણ નામે વિખ્યાત થશે. શરીરનો વર્ણ શ્વેતગીરીના શિખર જેવો ગોરો હશે. ત્યાર પછી હું દેવકીના ઉદરમાં પ્રવેશ કરીશ. તે સમયે હે માયા, તારે પણ વિના વિલંબે યશોદાના ગર્ભમાં પ્રવેશવું પડશે. વર્ષા ઋતુમાં શ્રાવણ માસના, અહીં શ્રાવણ માસનો અર્થ ભાદ્રપદ સમજવું જોઈએ, જે અમાવસ્યા પછી શુક્લ પક્ષથી માસનો આરંભ માનવામાં આવે છે, ત્યાંની માસ ગણનાને દ્રષ્ટિમાં રાખીને શ્રાવણ માસ કહ્યો છે. જ્યાં કૃષ્ણ પક્ષથી માસનો આરંભ થાય છે ત્યાં એ તિથિ ભાદ્રપદ માસમાં જ થશે. એટલે કે વર્ષા ઋતુમાં શ્રાવણ માસ એટલે કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ અડધી રાત્રિના સમયે તારો મારો પ્રાદુર્ભાવ અડધી રાત્રિના સમયે મારો પ્રાદુર્ભાવ થશે અને તું 9મી તિથિએ યશોદાના ગર્ભથી જન્મ લઈશ. તે સમયે વસુદેવ મારી શક્તિથી પ્રેરિત થઈને મને તો યશોદાની સૈયા પર પહોંચાડી દેશે અને તને દેવકીની પાસે લાવશે. પછી કંસ તને લઈને પથ્થરની શિલા પર પછાડશે, પરંતુ તું તેના હાથમાંથી છટકીને આકાશમાં ઊભી રહી જઈશ. આમ કરવાથી ઇન્દ્ર મારા ગૌરવનું સ્મરણ કરીને તને 100 વાર પ્રણામ કરશે અને વિનિત ભાવે પોતાની બહેન બનાવી લેશે. પછી તું શુંભ નિશુંભ વગેરે શસ્ત્ર દૈત્યોને વધ કરીને અનેક સ્થાન બનાવીને પૃથ્વીની શોભાને વધારીશ. ભૂતિ સન્નતિ કીર્તિ કાંતિ પૃથ્વી ધૃતિ લજ્જા પુષ્ટિ ઉષા અને અન્ય જે પણ સ્ત્રી નામધારી વસ્તુ છે તે બધી તું જ છે. જે પ્રાતઃ કાળે અને અપરાહણમાં તારી સામે માથું નમાવશે અને તને આર્યા દુર્ગા વેદગર્ભા અંબિકા ભદ્રા ભદ્રકાલી ક્ષેમ્યા તથા શમંકરી વગેરે કહીને તારી સ્તુતિ કરશે. એમના સમસ્ત મનોરથ મારી કૃપાથી સિદ્ધ થઈ જશે. જેઓ ભક્ષ્ય ભોજ્ય વગેરે પદાર્થો વડે તારી પૂજા કરશે એ મનુષ્યો પર પ્રસન્ન થઈને તું એમની સમસ્ત અભિલાષાઓ પૂરી કરીશ. એ બધા લોકો સદા મારી કૃપાથી અવશ્ય કલ્યાણના ભાગી થશે. તેથી હે દેવી, મેં જે કાર્ય તને કહ્યું છે તે પૂરું કરવા માટે જા. અધ્યાય 71 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.